श्री पद्म पुराण पाताल खंड अध्याय 4। देवताओं द्वारा श्रीराम की स्तुति। श्रीरामे तेमने वरदान आपु तथा राम राज्य नु वर्णन। शेष जी कहे छे, हे मुने, जारे श्रीरामचंद्र जी नो राज्याभिषेक थई गयो ते पछी राक्षसराज रावण ना वध थी प्रसन्न थयेला देवताओं प्रणाम करीने तेमने आ प्रमाणे स्तुति करी। देवता बोलिया, देवताओनी पीड़ा दूर करवा वाला दशरथ नंदन श्रीराम, तमारो जय हो। तमारा द्वारा जे राक्षस राजनो विनाश थयो छे ते अद्भुत कथानु बधा कवियो उत्कंठापूर्वक वर्णन करशे। हे भुवनेश्वर, प्रलय काल में तमे संपूर्ण लोकोनी परंपरा ने लीलापूर्वक ग्रसी लो छो। हे प्रभु, तमे जन्म ने जरा वगैरे ना दुखों थी सदा मुक्त छो। हे प्रबल शक्ति संपन्न परमात्मन, तमारो जय हो। तमे अमारो उद्धार करो, उद्धार करो। धार्मिक लोगों ने लोगों ना कुल रूपी समुद्र में प्रगट थनारा अजर अमर ने अच्युत परमेश्वर, तमारो जय हो। हे भगवान, तमे देवताओं थी श्रेष्ठ छो। तमारो नाम लईने अनेक प्राणी पवित्र थई गया, पछी जेमणे श्रेष्ठ द्विज वंश में जन्म लईने उत्तम मानव शरीर ने प्राप्त कर्यु छे, तेमनो उद्धार थाय एमां कई मोटी वात छे। शिव अने ब्रह्माजी पण जेमने मस्तक झुकावे छे, जे पवित्र यव वगैरे चिन्हों थी सुशोभित तथा मनवांछित कामना तथा समृद्धि आपनारा छे, तेवा तमारा चरणोनु अमे निरंतर पोताना हृदय में चिंतन करता रहिए। आज अमारी अभिलाषा छे, तमे कामदेवनी शोभाने पण तिरस्कृत करनारी मनोहर कांति धारण करो छो। परम पावन दयामय, जो तमे आ भूमंडल ने अभयदान न आपो तो देवता कई रीते सुखी थई शके छे। हे नाथ, ज्यारे ज्यारे दानवी शक्तिओ अमने परेशान करे त्यारे त्यारे तमे आ पृथ्वी पर अवतार लो छो। हे विभो, जो के तमे सौथी श्रेष्ठ पोताना भक्तों द्वारा पूजित अजन्मा तथा अविकारी छो, तो पण पोतानी मायानो आश्रय लईने भिन्न भिन्न रूप में प्रगट थाओ छो। तमारी पवित्र लीलाओ संसारना लोको माटे प्रेरणादायक छे। तमारा लीला चरित्रो सांभळनारना सगळा पापोने हरी ले छे। तमे पोतानी आ लीलाओथी समस्त भूमंडळने आवरी लीधुं छे तथा गुणोनो गान करनारा देवताओ द्वारा पण तमारी स्तुति करवामां आवी छे, जे सौना आदि छे। परंतु जेमने कोई आदि नथी, जेओ तरुण एटले अजर रूप धारण करवा वाला छे, जेमना गळामां हार अने मस्तक पर मुगट शोभी रह्यो छे, जे कामदेवनी कांतिने पण लजवनारा छे, साक्षात भगवान शिव जेमना चरणोनी सेवामां लाग्या रहे छे, तथा जेमणे पोताना शत्रु रावणने बळपूर्वक वध कर्यो छे, ते रघुनाथजी सदा विजयी थाओ। ब्रह्मा वगैरे बधा देवताओ आ प्रमाणे स्तुति करीने विनित भावे श्री रघुनाथजीने वारंवार प्रणाम कर्या। महायशस्वी श्री रामचंद्र जी देवताओनी आ स्तुति थी बहु संतुष्ट थया अने तेमने मस्तक झुकावीने चरणमां पड़ेला जोईने बोल्या। श्रीरामे कह्युं, हे देवताओ, तमे लोको मारी पासे कोई एवुं वरदान मागो जे तमारा माटे अत्यंत दुर्लभ होय तथा जेने आज सुधी कोई देवता दानव यक्ष अने राक्षसे पण प्राप्त न कर्युं होय। देवता बोल्या, हे स्वामी, तमे अमारा शत्रु दशानंदनो जे वध कर्यो छे तेनाथी ज अमने बधुं उत्तम वरदान मळी गयुं। हवे अमे ए ज मांगीए छीए के ज्यारे ज्यारे कोई असुर अमने परेशान करे त्यारे त्यारे तमे आज प्रमाणे अमारा ते शत्रुनो नाश कर्या करो। वीरवर भगवान श्री रामचंद्रजीए बहु सारू कहीने देवताओनी प्रार्थनानो स्वीकार कर्यो अने पछी आ प्रमाणे कह्युं। श्रीराम बोल्या, हे देवताओ, तमे बधा लोको आदरपूर्वक मारी वात सांभळो। तमे लोकोए मारा गुणोने एकत्रित करीने जे अद्भुत स्तोत्र बनाव्युं छे तेनो जे मनुष्य प्रातःकाळ तथा रात्रे दररोज एकवार पाठ करशे तेने पोताना शत्रुओथी कदी पराजित थवानुं भयंकर कष्ट भोगवुं नहीं पड़े। तेना घरमां दरिद्रता प्रवेश करशे ज नहीं तथा तेने રોગ પણ સતાવશે નહીં. એટલું જ નહીં, આ સ્તોત્રના પાઠથી મનુષ્યના ઉલ્લાસપૂર્ણ હૃદયમાં મારા યુગલ ચરણોની ગાઢ ભક્તિનો ઉદય થશે. આમ કહીને નરદેવ શિરોમણી શ્રી રઘુનાથજી ચૂપ થઈ ગયા તથા બધા દેવતા અત્યંત પ્રસન્ન થઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. અહીં લોકનાથ શ્રી રામચંદ્રજી પોતાના વિદ્વાન ભાઈઓનું પિતાની જેમ પાલન કરતા રહીને પ્રજાને પોતાના પુત્ર સમાન માનીને બધાનું લાલન પાલન કરવા લાગ્યા. તેમના શાસનકાળમાં જગતના મનુષ્યનું કદી અકાળ મૃત્યુ થતું ન હતું, કોઈના ઘરમાં રોગ વગેરેનો પ્રકોપ થતો ન હતો, ન કદી ઇતિ કેતા ઇતિ ઘણા પ્રકારની હોય છે, અવૃષ્ટિ એટલે દુકાળ, અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદના કારણે પૂર આવવું, ખેતીમાં ઉંદરનું ઉપદ્રવ, તીડ પડવા, પક્ષીઓની હાનિ અને રાજાથી શત્રુતા વગેરે. એટલે ન કદી ઇતિ દેખાતી કે ન શત્રુથી કોઈ ભય રહેતો, વૃક્ષોમાં સદા ફળ આવતા અને ખેતરોમાં અનાજની ઉપજ વધારે થતી હતી, સ્ત્રીઓનું જીવન પુત્ર પૌત્ર વગેરે પરિવારથી સનાથ રહેતું હતું, તેમને નિરંતર પોતાના પ્રિયતમના સંયોગનું સુખ મળતું રહેવાના કારણે વિરહનું દુઃખ ભોગવવું પડતું ન હતું. બધા લોકો હંમેશા શ્રી રઘુનાથજીના ચરણ કમળોની કથા સાંભળવા માટે ઉત્સુક રહેતા હતા. તેઓ કદી પરાઈ નિંદામાં પ્રવૃત્ત થતા ન હતા, તેમના મનમાં પણ કદી પાપનો વિચાર આવતો ન હતો. સીતાપતિ શ્રીરામના મુખ તરફ નિહાળતા લોકોની આંખો સ્થિર થઈ જતી હતી, તેઓ એકીટસે તેમને જોતા હતા, બધાના હૃદય કરુણાથી ભરેલા રહેતા હતા. સદા ઇષ્ટ યજ્ઞ યાગાદી અને આપૂર્ત એટલે કુવા ખોદાવવા, બગીચા લગાડવા વગેરે નો અનુષ્ઠાન કરવાવાળા લોકો દ્વારા તે રાજ્યના મૂળ મજબૂત થતા હતા. સંપૂર્ણ રાષ્ટ્રમાં સદા હરીભરી ખેતી લહેરાતી હતી, જ્યાં સુગમતાપૂર્વક યાત્રા કરી શકાય એવા ક્ષેત્રોથી તે દેશ ભરેલો હતો. તે રાજ્યના સ્થાનો સુંદર અને પ્રજા ઉત્તમ હતી, બધા લોકો સ્વસ્થ રહેતા હતા, ગાયોની સંખ્યા વધારે હતી અને ઘાસચારાની સારી સુવિધા હતી, ઠેક ઠેકાણે દેવી મંદિરોની હારમાળા રામ રાજ્યની શોભા વધારતી હતી. તે રાજ્યમાં બધા ગામો બધી રીતે સંપન્ન હતા, બગીચાઓમાં સુંદર સુંદર ફૂલો શોભી રહ્યા હતા અને વૃક્ષોમાં સ્વાદિષ્ટ ફળ લાગતા હતા, કમળોથી ભરપૂર તળાવ ત્યાંની ભૂમિની સુંદરતા વધારતા હતા. રામ રાજ્યમાં માત્ર નદીઓ જ સદંભા એટલે કે ઉત્તમ જળવાળી હતી, ત્યાંની જનતા કદી સદંભા એટલે દંભમાં દંભ યા પાખંડ યુક્ત ન હતી. બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણના બધા સમુદાયો કુલીન હતા, તેમના ધર્ણો નિંદિત માર્ગમાં વ્યય ઉપયોગ થતો ન હતો. તે રાજ્યની સ્ત્રીઓમાં આજ વિભ્રમ એટલે આવભાવ કે વિલાસ હતો, વિભ્રમ હતો. વિદ્વાનોમાં ક્યાંય વિભ્રમ એટલે ભ્રાંતિ કે ભૂલનું નામ ન હતું. ત્યાંની નદીઓ જ કુટિલ માર્ગે જતી હતી, પ્રજા નહીં અર્થાત પ્રજામાં કુટિલતાનો સંપૂર્ણ અભાવ હતો. શ્રીરામના રાજ્યમાં માત્ર કૃષ્ણ પક્ષની રાત્રિ જ તમ એટલે અંધકારથી યુક્ત હતી, મનુષ્યોમાં તમ એટલે અજ્ઞાન કે દુઃખ ન હતું. ત્યાંની સ્ત્રીઓમાં જ રજનો સંયોગ જોવા મળતો હતો. ધર્મ પ્રધાન મનુષ્યોમાં નહીં અર્થાત મનુષ્યોમાં ધર્મની અધિકતા હોવાના કારણે સત્વ ગુણોનો જ વધારો થતો હતો, રજોગુણોનો નહીં. ધનથી ત્યાંના મનુષ્ય જ અનન્ય હતા, મદાંધ ન હતા. તેમનું ભોજન આનંદ એટલે અન્ન રહિત ન હતું. તે રાજ્યમાં માત્ર રથ જ અન્ન એટલે લોખંડ રહિત હતા. રાજ્યના કર્મચારીઓમાં અન્ન એટલે અન્યાયનો ભાવ ન હતો. ફરસા પાવડા ચામર તથા છત્રોમાં જ દંડ એટલે કે દંડો જોવા મળતો હતો. બીજે ક્યાંય પણ ક્રોધ કે બંધન જેવો દંડ જોવા મળતો ન હતો. જળોમાં જ જળતા યા જલત્વની વાત સાંભળવામાં આવતી હતી, મનુષ્યમાં નહીં. સ્ત્રીની કમરમાં જે દુર્બળતા પાતળાપણું હતું બીજે નહીં. ત્યાં ઔષધિઓમાં જ કુષ્ઠ એટલે કુટ કે કુટ નામક દવાનો યોગ જોવામાં આવતો હતો, મનુષ્યમાં કુષ્ઠ એટલે કોઢનું નામ પણ ન હતું. રત્નોમાં જ વેદ એટલે છિદ્ર હતા, મૂર્તિઓના હાથોમાં જ શૂળ એટલે ત્રિશૂળ રહેતું હતું, પ્રજાના શરીરમાં વેદ કે શૂળનો રોગ ન હતો. રસાનુભૂતિના સમયે સાત્વિક ભાવના કારણે જ શરીરમાં કંપ થતો હતો. ભયના કારણે કોઈને ધ્રુજારી થતી ન હતી. રામ રાજ્યમાં માત્ર હાથથી જ મતવાલા થતા હતા, મનુષ્યમાં કોઈ મતવાલું એટલે છાંકતું ન હતું. તરંગો જળાશયમાં જ ઉઠતી હતી કોઈના મનમાં નહીં, કેમ કે સૌનું મન સ્થિર હતું. દાન એટલે કે મદનો ત્યાગ માત્ર હાથીઓમાં જ દેખાતો હતો, રાજાઓમાં નહીં. કાંટા જ તીક્ષ્ણ હતા, મનુષ્યના સ્વભાવ નહીં. માત્ર બાણોનો જ ગુણોથી વિયોગ થતો હતો, એટલે કે ધનુષ્યની દોરીને ગુણ કહે છે. તીર છૂટે ત્યારે તેની દોરી ગુણથી વિયોગ થાય છે. માત્ર બાણોનો જ ગુણોથી વિયોગ થતો હતો, મનુષ્યોને નહીં. દ્રઢ બંધોક્તિ એટલે સુશ્લિષ્ટ પ્રબંધ રચના કે કમલ બંધ વગેરે શ્લોકોની રચના માત્ર પુસ્તકોમાં જ ઉપલબ્ધ થતી હતી. રાજ્યમાં કોઈને બાંધવામાં કે કેદી બનાવવામાં આવ્યો હોય એવી વાત સાંભળવામાં મળતી ન હતી. પ્રજાને સદા શ્રી રામચંદ્રજી દ્વારા લાડ પ્યાર પ્રાપ્ત થતો હતો. પોતાના દ્વારા પ્રજાનું લાલન પાલન કરતા રહીને તેઓ સંપૂર્ણ દેશની રક્ષા કરતા હતા. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.